કર્મ ફળ નો ભોગતા છે તો એ શું? મોક્ષ છે, મોક્ષ નો ઉપાય છે. વાંચો તારે ખબર પડે. અજ્ઞાનથી આત્મા કર્મ નો કરતા છે અને જ્ઞાને કરીને કરતા નથી. શું ખોટું કે છે? અજ્ઞાન થી આત્મા કર્તવ્ય નો કરતા ના કે તો આ લોકો પ્રાણ મારી નાખે પછી કે છે હું શાનો કરતા કે એટલે અજ્ઞાન થી કર્મ કરતા સર્વ નું અજ્ઞાન છે. મેં કરું એમ બોલે છે ને લોકો, મેં માર્યો, મેં જોડ્યો, મેં એ કર્યો. અજ્ઞાન થી કર્મ કરતા છે અને જ્ઞાને કરીને કર્મ કરતા નથી. જ્ઞાન પ્રાપ્ત થયા પછી કર્મ કરતા નથી. છોકરા ના હડવા દે ઠેઠ સુધી પથારી એ કરી હાલતા મોસાળ વધુ તારે છોકરા ને કેવાનું નહીં તમારે કે અમારા ભાઈ ની પથારી તમારે જ કહેવાની. ઘેર આવેલા તારે બે ત્રણ ચાર વખત દૂધ બહાર થી મૂકવું પડ્યું ને. સાહેબ મને કે છે હા તો આખો ધડક ચા પાણી ચાલી છે. ઓહો તારે તો આજે આપડે હજે જમવાનું બનાવો, વકરો હારો થયો હશે. કયું તમારા મામા દીકરા કે છે વકરો કેવાય તને શું થાય કેવાય હોટેલ વાળા ને જો જેમ ચા વધાર મૂકે ખુશ હોય ને ખુશ હોય. હા વકરો કે મને જો જગતે વકરો માર્યો હોત તો મોખ થાત મને જગતે વકરો જો સમજણ પડ્યું હોત તો મોખ થાત. ઇન્કમ જગતે વપરી ગયું જોવાને અરે મસ્ત એમ જ વપરી જવાનું છે. પણ ભગવાન જગત ના લોક પછી કૂતરા ઉજાણી થાય શું થાય કૂતરા ઉજાણી કરે અત્યારે કેટલી છોડીઓ પડે તું દોડા દોડી કરો તો આગળ જઈ અને મૂકી આવે પછી આટલું બધું હોય એના દર માં આટલું બધું હોય. હવે શું કરે કે તેવું કરી કરવાની હા લોભ અનાધિકાર નો લોભ વળી આ કીડીઓ કેવાય કીડીઓ બહુ લોભ કેવાય એ ભેગું કરી કરે ને પછી બે ત્રણ નેડા પહે જાય ખલાસ કે ત્યાં કીધા એ રીતે મારું ધન કેટલું જતું રહ્યું કેવી રીતે જતું રહ્યું જોતો હતો આના પડ્યું નહીં ત્યાં આગળ મંદિરમાં બહુ સંતોષકારક તો થયું નહીં રૂપિયા દેવાની એના થઈ દાદા પેલા ના પોટલા બાંધેલા તે ને પેલા ના પોટલા બાંધેલા ને દાદા દાદા આપણને પેલું કહે ની બધી પેલા ના ભાવો ની આવક જ ને આગલા ભાવો ની બધી આવક ને બધી તે બધી આગલા ભાવો ની આવક નહી તમારી બઉ. ખુલ્લું બહાર પાડી ચેલેન્જ કરી છે કે કોઈને બુદ્ધિ વધાવજો ફ્રેક્ચર કરી નાખે બુદ્ધિ હો ફ્રેક્ચર ભૂક્કા ટ્રેક્ટર ફર્યું પડે દાદા દાદા, પણ તમે અમને અમારું આપ્યો પણ તમે અમારા પાપો ભસ્મીભૂત કરી આપ્યા ને. તમે અમને અમારું જ ખોલ આપ્યું કહો છો પણ અમારા પાપો ભસ્મીભૂત તો તમે કરી આપ્યા ને. એવું છે, જગત સમજતું નહીં. જગત ને શું સમજે છે કે માં છોકરા ધવડાવે છે એટલે છોકરા સારું ધવડાવે છે. એ માયા પૂછ જોજે, છોકરા હારું દોડાવશે તારા હારું દોડાવું પૂછ જોજે. ધાવણ આવતું હોય ને કઈડ્યા કઈડ લાગે આ ડાક્ટર સમજે એ કઈડ મટાડવા હારું દોડાવે. પણ વ્યવહાર માં આવું ના બોલાય, વ્યવહાર માં તો ઉપકાર માંગો છો એને તો તમને પરિણામ નહીં પામે. મારી ઈચ્છા પૂરી ના થાય કઈ કહેવાય ને. મારી ઈચ્છા છે કે બધાને હું જે સુખ પામે એવું સુખ પામો. હું એકલો જ આવું બોલો, કોઈ બોલે જ નહીં આવું. દાદા, હવે અમારી ઈચ્છા એવી કે દાદા ને અમે તીર્થંકર ભગવાન કહીએ. એ તમને ખરા કોને, પણ એ પોતે છે એટલા જ રહે છે. તમે ઉપર છાપે બેહાડો તો એ જગ્યાએ છે, નીચે બેડો તો એ જગ્યાએ છે. અમે એ કઈ તમારે કોઈ નીચે તમારે જેટલું માનો એટલો લાભ તમને થાય. એમને આચાર્ય માનો તમે આચાર્ય નો જેટલો લાભ મળે, તીર્થંકર માનો તીર્થંકર જેટલો લાભ મળે. તમને જે માનો અમારે એમાં કઈ લેવા દેવા. તમે અમારું એટલે અમે તમને છોડાવી જે પદ માનવું હોય તે માન એ પદ ને પતેલા થયા એટલે તમારે જેટલો લાભ ઉઠાવેલો ઉઠાવજો. શું કહ્યું પછી આચાર્ય માનો તો એટલો લાભ મળશે. કૃષ્ણ ભગવાન જે એના હતા ગોપીઓ માં, એ ગોપીઓ તો અમુક જ હતી પણ આ તો બધા ગોપ ને ગોપીઓ બનાવી, બધાને યાદ રહ્યા કરે દાદા નિરંતર. કેટલી વાર તમારા આવું ના માનો, અમે નિમિત્ત બોલીએ પણ તમારા નિમિત્ત ના કેવું નહીં તો નુકસાન તમને ફાયદો નથી. નિમિત્ત પેલા બીજા બાવલાઓ છે તેમની ઉપર લોકો ચડી બેવા માંગે છે. અમે હું કહી દઉં કે અમે નિમિત્ત છે, તું શું છું મોટો આવ્યો કરવા વાળો. દાદા, અમને જે લાભ મળ્યો તે અમને પણ એવું થાય કે અમારા મિત્રો અને સગા વાળા બધાને એ લાભ મળે, પણ એ લોકો તો એમને કેવી રીતે લાભવા, કેવી રીતે એમને સમજણ પાડવી. આપડે ઘરના $5 ખર્ચી નહી કરવું પડે ને. હું તો ઘરના $1 ખર્ચો. તમારો દાખલો લઈને આવે તો થાય, તમારા માટે ખિસ્સા પ્રવાહ લાગે. હું તો મુંબઈ માં રહ્યો, આ તો અહી એકલો જ આટલો જ ભાડું લીધું આ રસદભાઈ પણ અમેરિકા વાળું. મુંબઈ માં એમને તો સત્સંગ થતો હતો. સોંતાગુજ અમારી ગાડી ખરી તો કોમ માં કોમ પર ગયેલી હોય અને સોંતાગુજ ભાડા ની ગાડી રોજ આવતા જતો, પણ અમારે ઘરનું જ ભાડું. ઘરને ભાઈ રોજ આપેલો સત્સંગ, રોજ 10-15 રૂપિયા ભાડું થાય. અને કેટલાક વખત અમે જાત્રા કરી લીધી અમારા ઘરના અમારી કંપની ના પૈસા થી લોકો ને ફ્રી ઓફ કોસ્ટ કીધું ને, ત્યાં લોકો નું કલ્યાણ થાય જે તરફ એટલા પૈસા આ રીતે ગયા, બાકી બધા હવે રસ્તે જતા રહ્યા. મનુભાઈ કે છે કે આપણામાં ફેરફાર થયેલો દેખાય આપણા સગા વાળાઓને તો એમની મેળે આવે એમ, કેવાથી ના આવે. મનુભાઈ કે છે કે આપણા સગા વાળા અને ફ્રેન્ડ આપણામાં ફેરફાર થયેલો જુએ તો આવે. પણ ફેરફાર આ બહાર ફેરફાર બહુ થયો નથી, એવી નિરીક્ષણ કરતો આવડે નઈ ને. આ આંતરિક સંયમ પ્રત્યક્ષ શું પ્રત્યક્ષ સંયમ જય બંધાયા એનો બધો હિસાબ લઈને આવ્યા છે ને, હિસાબ દરેક વસ્તુ એને હિસાબ લઈને આવેલો હોય ને. તો સ્ત્રી હોય તેના વાળ ન હોય, પુરુષ નહી હોય એ હિસાબ બધું લઈને આવ્યા હોય. લોકો કહે સ્ત્રી કરી દે શું કર્યું એટલે માં મૂછા વાળી છે ને, એમ મૂછા કોઈ ચડી દે કોઈ નવરું મૂછો આવે ને એને ચડી દે માગવાનું જ નહીં અને કંખે લેવાય નહી. હા ભાઈ કે આવે મારે બીજા 25,000 આપવા છે ના લો, એ કોનો વધારે ના લો એમ કયા છે એટલા જ મારે લેવા લેવલ સમજી જવું કે આ માણસ ને આટલો લેવલ છે ઘેરી છે કે એટલું હોય ને કે આ મારી પર ત્રણ માણ હોનું લટક ચડાવ્યો માથે તો શું થાય મફત મળતો હોય કોમ માં આવે એ તો મને જેટલું લીચકાય એટલું ચડાવવાનું. હસમુખભાઈ ઉપર વધારે ચડાવે ને સર્વિસ કહેવાય ગમે તો આ તો બધા ધંધા રે ખેલાડી લોકો ધંધાદારી ખેલાડી બધા હું જ પહોંચી વળતો ખેલાડી પણ આટલો ખેલાડી નહી દાદા તમે છોડી દીધું આવડે બધું જોઈન પેલો શું જાણે લઈ જતા શું જાણે બોલા છે એનું જાણ જવા અજાણ માં તો આટલું ના જવા દે એવું અમને નહીં આવડતું દાદા એટલું બધું સારું પણ હારે રસ્તે જાય તો બઉ સારું કહેવાય ને, સારા રસ્તે જાય નાણું નહી તો હવે રસ્તે જતું રહેવાનું છે ને ગટર માં જતું રહ્યું લોકો નું નાણું. મુંબઈ બઉ કમાય છે લોકો ગટર ગંધાય છે તમારે જાતે વાપરો ને તમારા માટે એ બધું ગટર માં પારકા સારું વાપરો એ બધું સારું રહેશે. પછી પારકો ગમે તે ચોર ચોરી ગયો તો સારા રસ્તે મારા પૈસે ગયા તમારા ચોર ચોરી ગયો આપડે નથી તો સારા રસ્તે પૈસા ગયા માટે સીધા ઉજવણી કરવી. આપડે ખાડો પૂરવાનો જ હતો ચોર તો ચોરી જાય આરતી ચોરી ગયો સારું ફરી દઈશ માં ચોર અત્યારે કદાચ ઉકેલાઈ ગયો ખાડો પૂરી જશે જાય તમે કાળો પૂરે કેવાયું માના માં આવે એ શું વાત છે ધંધા માં લોસ એને જો કહીએ નઈ તો પછી એનો આ બધું આખો એનો આનો મર્મ જ ઉડી જાય. આની પાસે જે મર્મ છે તે આખું ઉડી જાય. એમ તો બધું હિસાબ કરે છે, બધું તું બાદ થઈ જાય ને. આની પાસે મરમ છે, કોઈ ચોરી ગયું તો આની પાસે મરમ છે કે ભાઈ ચોરી ગયું તો આ હિસાબ આ જ ના ચોરા તો બધા ચોરા તો મારે ચોરાવાનો જે ચીજ છે તે થઈ ગઈ, નિકાલ થઈ ગયો. શું કહે સમજે ને, ખોવાઈ ગયું તેનો વાંધો નથી. ચોરાઈ ગયું ખોવાઈ ગયું ધંધામાં ના ચાલે. જય સચિદાન. કેટલા છે આપડા જ્ઞાન નું બધું આવતું હતું ને, બાતે જ્ઞાન ફેલાવશે ને પછી એવા કે આવું થશે તે આખા જગત માં જ્ઞાન ફરી વધતી જશે. બધા વિચારો છે નવી જ જાતનું જ્ઞાન. બીજા બધા ટોળ જાય પછી, કારણ કે અમે લોકો હમણાં વચ્ચે ભેગા થયા હતા ને. સ્મૃતિ એટલી બધી સ્પીડી જલ્દી ફરી લાગશે કે પછી દેખો ફેર હોય બધાના હોય ને બિલકુલ પ્યોર દેખાતું હોય, સજાનું દેખાતું હોય એમાં ફેર હોય. દાદા પેલા થોડા વખત માં આખી ફિલ્મ પતી ગઈ પછી શું થાય? ફિલ્મ થઈ ગઈ 10-20 મિનિટ પછી ફિલ્મ આખી પતી ગઈ. દાદા ડાક્ટર કે છે કે સામાયિક કરતા પહેલી 10-15 મિનિટ માં આખી ફિલ્મ પતી ગઈ તો પછી પછી શું કરવાનું? તો પછી પછી શું આપડે એમનેમ સ્થિર રહેવાનું? કઈ વાત નહીં, બીજું કઈ ઉપયોગ લેવાય. મેં તો બીજી વાર ફિલ્મ જોઈ, બે વાર જોઈ. એક જ મેં બે વાર ફિલ્મ જોઈ. સારું, જેટલું જોવાય એટલો ટાઈમ મળે ને. હા તો આ શું ચોખ્ખો પ્યોર આત્મા છે. શું બધા નેક્સ્ટ બધા પૂછ્યા તમે? શું જોયું કેમ જોયું? ને એ વિચાર આવતા હોય ને એ એનાથી એ ગમતા હોય, એનાથી કઈ ખરાબ કર્યું છે કે કઈ ખોટું થયું છે એવા ભાવ ન થતા હોય. કે જે ફિલ્મ જોતા હોઈએ અને એ વખતે મન ચોંટતું હોય એમાં ગમતું હોય બધું પણ ખરાબ ભાવ ના થતા હોય તો કેમનું? ખરાબ છે ખોટું છે એવું ના થતું હોય અહીં મન ચડે ના. સામાયિક કરતા હતા ને તારે કે જે ફિલ્મ જોતા જોતા ગમતું હોય એ વસ્તુ મન હોય જ નહી તીડે. મન ને અસ્તિત્વ જ ના, એ તારે સમજાવ્યું નહીં. મન ને અસ્તિત્વ જ ના, આ તો જોવાનું હતું. સારું કે ખોટું એવું કશું સવાલ નહીં. બરાબર છે, તમે ખાલી જોવાનું છે. તો તારે જોઈને એવું કહેવાનું નહીં માફી માંગુ છું. પ્રતિક્રમણ કરવાનું ને, કઈ જોઈને કઈ પ્રતિક્રમણ કરવાનું ને જોતા જોતા. પ્રતિક્રમણ એ જુદી વસ્તુ છે, પણ આમાં હા આવું તો અટકી રહેતું એવું ના બોલાય. અટકનારું કોઈ છે નહી, મન મન ની ક્રિયા નથી, આ આત્મા ની ક્રિયા છે. ના દાદા એવું અટકે નહી, પણ એ જયારે આત્મા ની ક્રિયા છે ને એટલે આમ દેખાય ખરું, તેથી મન ને કશું લેવા દેવા નહી. બરાબર, મન ને કશું અમે લેવા દેવા નહી. સ્પષ્ટ નતું થતું. બરાબર મનાય છે એમનો સવાલ છે કે આવા વિચારો આવતા હોય ને ગમતા હોય આવા વિચારો આમાં સમાય વખતે નહીં પેપસી આવતા હોય અને ગમતા હોય વિચારો વસ્તુ સમાય કરતી ફેરે નહીં એમને એમ વાત એમને તો ગમતા હોય નહીં ગમતા હોય તો રોહિત પ્રતિક્રમણ નહી કરવા નથી એને નુકસાન કરે એવું નથી નુકસાન કરે તમારી જાગૃતિ તૂટી જાય તે મને મને થાય છે કોને થાય છે આપડે તો જાગૃતિ જોવા માંગીએ છીએ જાગૃતિ જોવા બહુ વિચાર આવે મન તે પણ છે તે ડાક્ટર ના તમારે લેવા દે ને વધુ ટાઈમ છે કોઠી ખાલી જવા લાગશે કોઠી ખાલી થવાની હોય જે બાકી ડમર વાળો વધારે નીકળે તો ડમર વાળો વધારે વધારે નીકળે તો અને કોઈ સેન્ટ નાખેલું ભરેલું હોય તો તે નીકળે પણ છેવટે બે ને નીકળી જ જવાનું છે ને નીકળ્યા પછી બધું હરખો જ ને કેમ ફેરફાર હરખો ટાંકી ખાલી થઈ એટલે ડાખલ સમજી ગયા બઉ જાડું હોય ને તો આયા કરે ચારિત્ર જોવાનું બન્યું ને આપણને આ ચારિત્ર કેવા ચારિત્ર બરાબર યાદ આવે મોહતી જાય તો આપવું મોહ હોય તો બાર રૂપિયા લઈ લે તે આપી દેવું પડે બરાબર અહીં તો મોહ હોય તો આપી દેવાની કઈ જરૂર નહીં બાર રૂપિયા આપી દેવું પડે બરોડે આપી દેવું પડે મોહ હોય તો અહિયાં મોહ હોય તો નહીં આપવાનું બેન કે છે મોહ કાઢવો છે મોહ કાઢવાનો છે મોહ તો નીકળી જાય આપવા મળ્યું ને તો અહીં નીકળવા મળે મોહ આપવા હોય એટલે નીકળ્યો બરાબર મોહ જેની પર જગત હોય જેના ઉપર આખું જગત એ થઈ ગયું છે એ વસ્તુ જ આપડે મૂકવા મળી એને મોહ જવા મળે ને રાત્રિ થઈ ગઈ ડાક્ટર બહાર બાર ઉઠી મળે તો શું કરે લઈ લે આપડે જોઈ તો લઈ લે મોહ હોય તો મોહ હોય તો લઈ લે બાર ઉઠી એમ હા બાર ઉઠી તો લઈ લે આપડે એવું નથી આગળ તો મોહ ઉતરી ગયો હતો પતિ ના મળે ને એવું કરીને શું કહું છું ભગવાન કે ઝાડા થઈ જાય હું નામ તાર જોયે છે. ભગવાન કેવા દેખાય, ભગવાન કેવા દેખાય, ભગવાન ને હા ખોટા દેખાય લોકો ને, ભગવાન કઈ હોય છે તારા સુધી પડી, ભગવાન ના હોય કે છે તાર કે ભગવાન એવું ના હોય તો આપડે કેમ સોનાનું કરીએ છીએ? ડાક્ટર પૂછે છે. હા આપડે આનંદ ની ખાતર એકાગ્ર થાય ને મન, તો ચિત્ત એકાગ્ર થાય બહાર થી. એટલા જૈનો વાગ્યો કરાવડાવે, વૈષ્ણવ અજાત ચોરણો પહેરાવે, અજાત કરે, નહી તો એકાગ્ર ના થાય, પથ્થરો એકલો દેખાતો. મન ડાયવર્ટ થાય ને કે આ સોનાનું છે, આ ચાંદી નું છે, આ હીરા નું છે, બધું એ બધું તેથી જુએ એમ કરીને, પણ બહાર થી ભૂલે ને એટલે આ લોકો શોધવા એટલે બસ સત્કાર કરીને તો હવે ને. પછી ભાઈ ગંઠ સારો રાખેલો, શ્રી ભગવાન કે બેરા છે બહાર નો અવાજ ના આવે એટલે ગંઢ ખગડા ખગડા કરે ને આરતી થતી હોય, બહાર જો લોકો ભૂમ કરતા હું કરતા ને તે સંભળાય નઈ એટલે ચીત એ બધ જાય નઈ. પછી આ અગરબત્તી મીણબત્તીઓ ધરે અગરબત્તી પેલો સુગંધી વાળું દ્રવ્ય તે જ આવ્યું, ભગવાન ખોડે છે તક ના આપણને સુગંધિ આવે ને એટલે એકાગ્ર રહે, આપણને સુગંધિ આવે ને તે એકાગ્ર રહે. એ બધું એકાગ્ર થવા માટે આ બધું છે, ચડી જશે ને આપડા પોતાના હારું બધું કરી બરાબર. સહેલી મારી ડાયરી છે સાથે બધી બે ત્રણ ડાયરી છે. આ બધા પછી વાત પસંદગી કેવાની જરૂર. કીર્તિભાઈ કે છે કે દિગંબરો કઈ આંગી કે કશું કરતા નથી, દિગંબરો તો કઈ કશું આંગી કશું કરતા જ નથી, મૂર્તિ એમને જ રાખે છે. ભગવાન ની મૂર્તિ ને આંગી કે એવું કશું નથી કરતા, તાજ મુગટ દિગંબરો તોલ ક્યાં કરે, તોલ નથી કરો. કીર્તિ શરણ પૂછે છે કે આ દિગંબર ની દિગંબરીઓ ની જે મૂર્તિ છે એમને. દિગંબર એમ કે છે કે તમામ નથી, એ તમે તારા કપડા જુઓ, એ કરો દાગી ના જુઓ, બધા ના તાજ જુઓ, ભગવાન આત્મા છે કે છે એને કશું આવું જોઈએ નહી કે છે. કે છે દિગંબરો કે છે સમજે ને, એટલે જેનું આ પથરા માં ચિત રહેતું હોય તે હવે અહીં દિગંબરી થઈ જો ગયા છે, જેનું ચિત નું ઠેકાવ ના હોય બધા ચિત નંબરી થઈ જો ગયા છે. એટલે બઉ જાગ્રત માણસ ને માટે એ બઉ જાગ્રત ને બઉ એ શું કે છે કે દિશારૂપી અંબર જેને પહેર્યા દિશારૂપી કપડા પહેર્યા છે એને અમે સ્વીકારીએ છીએ. શું કે મૂર્તિ એકલી રાખે અંબાણા તરીકે. શૈલેષભાઈ પૂછે છે કે શિરીષભાઈ પૂછે આપણે ક્યાં આવ્યા? આપણે નથી દિગંબર, દિગંબરો દિગંબર થયા, શ્વેત નંબર શ્વેત નંબર થયા, આપણે તો આત્મા થયા. પેલા ને પેલો વેપાર ગમે, પેલા પેલો વેપાર ગમે, આપડે આત્મા નો આત્મા. બહાર આગળ લોકો નું કઈ કલ્યાણ થાય, લોકો ને રસ્તે ચડે એવું કઈ કરવું જોઈએ ને, આપડે આયા છીએ. શું આપડે આયા છે કઈ નું કઈ આપણને ફાયદો થયો, લોકો ને ફાયદો થાય એમ કરવું જોઈએ. કેમ બોલતો રસ્તે જવું પડે, જમવાને જવું પડે, જવું પડે ને ચા છોડી દેવાનું નહી દાદાડી. હમણાં દાદા તમે ગઈકાલે કીધું ને કે મમતા કે મોહ ના બીજ નહીં રોપવાના, એ સમજાવો ને. કે ગઈકાલે તમે કહ્યું ને કે મમતા ને મોહ ના બીજ નહીં રોપવાના, એ સમજાવો એમ કે છે. મમતા ને મોહ ના હા. અનિલભાઈ તો પેલા અનિલભાઈ હતા, ત્યારે સુધાર્થમાં થઈ ગયા. એ બીજ છે તે ક્યારે પડતા હતા કે હું અનિલભાઈ છું એવું જ્ઞાન હતું ત્યારે બીજ પડાવતા હતા. શું કહ્યું? અને હું સુધાર્થમાં છું, આ અનિલ છે, અનિલ બધું કરે છે તો બીજ નથી પડતા, એટલે કર્મ જ બંધાતું નથી. આવે બોલ આવતા મોક્ષ ને એક બે અવતાર માં મોક્ષ કામ જ થઈ ગયું ને. નિરંતર રહે છે કે હું સિદ્ધાર્થમાં છું? રહે છે, થોડી વાર ન રહીએ પાછું આવી જાય. ના પણ આવી જાય ને. અમે ચેતરે છે કે બગડ્યો ને જ્ઞાન લીધા પછી મારી પાસે જ ફર્યો હતા. દાદા ગઈકાલે હું ડ્રાઈવ કરતો હતો ને, ત્યારે કબૂતર આવી ગયું ગાડી નીચે. ગાડી નીચે શું આવ્યું? કબૂતર. પછી હા પછી આત્માને દુઃખ થયું, મને દુઃખ થયું, અનિલ ને બહુ દુઃખ થયું. અનિલ ને કઈ સત્તાઓ કરે, પ્રતિકોણ કરે, બધું કર્યું, ખબર ના પડી કેવી રીતે રસ્તામાં આવી ગયું. ખબર ના પડી કેમ રસ્તામાં આવી ગયું એવી રીતે. એનો એવું છે ને કે એના કોઈ ગુના થી મરવાનું હતું, પણ મારનાર ને ખોરતું હતું. કોને ખોરતું હતું? મારનાર. કોઈ હિંસક જરાવર છે તો અનિલ આવે છે. શું કહ્યું? એ મારનાર ને ખોરતું હતું. કોને ખોરતું હતું? મારનાર. જેને નક્કી કર્યું છે મારે કોઈ કચ્છું હોય જીવ મારવો નથી, તેને એ અડે નહી. બરાબર. મારવા કઈ આવે મરી જાય, અમે શું કરીએ એવું કે તેને એવું હાથવું હોય તેને હાથવું. જેવો ભાવ એવું તો મારી સાફ. ત્યાં તારા ભાવ રોડ બની ગયું. શું કહ્યું? જૂના ભાવ પ્રમાણે જૈન થઈને ઉતાવળ કરે ને વચ્ચે હાજર હું શું કરું કે છે. બરાબર. ગમે તે પણ સ્ટ્રોંગ પોલિસી આપી છે, ના કોઈ પણ સંજોગો મારે મારવું નથી. આવો આવો જય. અત્યારે આપણે પ્રતિકોણ કરાવી દઉં ને, થઈ જાય. હા તો મોટા જીવ દેખાય છે, બીજા નાના જીવ કેટલા. પ્રતિકોણ કરાવું દાદા. મનમાં થયું હતું ને એવું, મનમાં જય દાદા. અનિલભાઈ કે છે મનમાં એવું થયેલું કે વ્યવસ્થિત રીતે એનો પણ એ રીતનો હિસાબ હશે એવું નહીં. હિસાબ ખરો ને એનો હિસાબ, પણ આ નિમિત્ત આપણે તે આપડે નિમિત્ત, પણ આપડા સાધુ એ નિમિત્ત ના થાય, એ ગાડી વખત જ ના થાય. કારણ કે મનમાં મનમાં ભાવના હોય મારે કોઈ મારવું છે, અને આપડે તો જરા ઉતાવળિયા કરે ને ઘટમાં આવી જાય તો શું કહીએ કે છે. ભગવાન મહાવીર ની મૂર્તિ લઈ ગયો જૈન. શ્વેતાબેન પૂછે છે કે છોકરાઓ નો મોહ કેમ જતો નથી? છોકરા પર હોય સારું હોય, વધતો ઓછો હોય, પણ મોહ તો હોય. મોહ ના હોય તો ખુબ આવી કોણ કરે? કઈ ઓછી પીડા છે, પણ પીડા રાખતી જ નહીં. મોહ ને લઈને, મોહ ને લઈને પીડા રાખતી નથી. ખરી રીતે તો ભગવાન ને થોડા કઈક બે બે વર્ષ માટે કાયદો ફેરવો છે. પુરુષો જ હું આડ કરાવી પછી સ્ત્રીઓ વડવું નહીં તે ખબર પડી જાય. સ્ત્રીઓ વડવા જઈને દેવીઓ છે એ તો શક્તિવાળી છે. આ પુરુષ ને સુવાડે વાળા બે વખત આવે ને ભગવાન અમારે આ સંસાર જોઈતો હતો. આ મેં વિચાર કરી દેલો. ત્યાર પછી સ્ત્રી શક્તિ ને મેં જોયેલી કે આ શક્તિ છે. શક્તિ નથી કે મોહ છે. આને કઈ શક્તિ કેવાય? આ તો મોહ છે. જે શક્તિઓ છે બધી મોહની જ છે. મગર ભાઈ કે પુરુષો દીવાળી પોસાય વિચાર જ ના કરો દાદા. એ તો એ ત્રીજ આથી સહન કરે. સ્ત્રી ઉપર તિરસ્કાર કરવો ના, સ્ત્રી ઉપર તિરસ્કાર ના કરાય. ઘણા એમ કે છે કે પગની પાણી છે સ્ત્રી, એટલે આ રોફ મારનારા હું આ રોફ મારનારા છે ને તે એવું બોલે. એટલે એની માને છે શું કહ્યું એને? પગની પાણી કહી. શું કહ્યું? બોલતા પેલા વિચારવું ના જોઈએ શું બોલવું તે. પણ દાદા વિશાળ સંકળા કરીને આમ પેલી આમ દ્રષ્ટિ વિશાળ તો નહીં જ ને સ્ત્રીની. જયંતભાઈ કે છે કે સ્ત્રી ની દ્રષ્ટિ તો વિશાળ નહીં ને એમ. દ્રષ્ટિ વિશાળ નહીં ને એમ, સ્ત્રીની થોડી સંકુચિત ખરી એમ. સંકુચિત ખરી પણ એ મોહ ને લઈને છે. શું છે? મોહ ને લઈને. એટલે પણ સ્ત્રી ને રગોવી કે બુદ્ધિ પાનીય છે એવું તેવું બોલવું ગુનો છે. બોલાય નહી પણ હકીકત ની વાત. ના પણ આ કીર્તિભાઈ અત્યારે યાદ કરી જોઈએ તો બધા ખબર. જો આ ચેતા ચેતા છે તે પાંચ લંડન રહેવાની થાય અને ઘરમાં કોઈ હોય નઈ સ્ત્રી બેને ના હોય પેલી દીકરી લઈ ગયા હોય તો અમને શું સ્થિતિ થાય? ઘરમાં કેવું દેખાય? આપડે દેખાય ચા નું ઠીકરું પડ્યું હોય, રાતે સાડી પહેરી હોય, પથારી ઉચકેલી ના હોય. પછી કીર્તિભાઈ નો પેલો અહમ એમ કે ચાલે હવે ચલાવે, અમે લોકો ઘર ચલાવ્યું ને 5 વર્ષ ચલાવે એમ કે. ના પણ મારું કેવાનું આ અમારો પરિવાર ના હોય, અત્યારે સ્ત્રીઓ લીધે દીપાવે. જો ભલે હું સ્ત્રીઓના પક્ષ માં હોઉં પણ મેં ચોખોળ કરી સારી સારી ના કરી. એ દેવી છે, પેલા દેવી થી આપડે લોકો સ્વીકાર કરેલો. તમે દેવ છો તો એ દેવી છે, તમે જો રાક્ષસ છો તો એ રાક્ષસ. બરાબર. આપડા ઉપર બધો હતા. પછી આપડા મહાત્મા નું એત્ર નાર્ય સુપૂજન તેવું લખેલું છે આપડા દેવી પછી ચડી ગયે. એ ગમે તેને ચડી પડે દેવ તો ખરા જ ને. પૂજન થી પૂજન તો વાત શું છે કે એને એની જે સ્થિતિ નું ભાન રાખો કે છે, એની જે ખુરશી છે એને ઉતારી નહીં પાડો, સ્થિતિ નું ભાન રાખો. અને સ્ત્રી વગર માણસ બાવરો થઈ જાય. કેવો થઈ જાય? બાવરો. જયારે દેવ થઈ જાય માણસ ને તે ઘેર આવીને ચા પીતી વખતે આમ ગળીમાં ચા પીને પાછું દુકાન યાદ કર્યા કરે ને જે આ સ્ત્રી છે કે જરા ધીમે જાદા તો પીવો આમ શું કરો છો? દુકાન જે થવાનું છે એ પણ આને એ પાય નહીં માથે પીએ નહી. આ બધી શોધખોળ કરી તમને લાગતું બરોબર છે? હા એકદમ આટલા છે ને આપે આ શોધખોળ કરી સ્ત્રી પક્ષ માં બેસીને પુરુષ પક્ષ માં રહીને સ્ત્રી પક્ષ માં બેસીને શોધખોળ કરેલી કે આ લોકો નિંદી છે, હું વિરુદ્ધ છું. શું કહ્યું? અને કેટલાક લોકો તો સ્ત્રીઓને મળું નહી જોવાનું. અરે મા કઈ જતા રહું છું. મનમાં હલકાર પણ લાગે છે કે આટલી બધી તિરસ્કાર કેમ કરે છે આ મનુષ્યો. હિન્દુસ્તાન પુરુષો જ કરે છે, બીજી કોઈ જગ્યાએ નહીં. મુસલમાનો પડતો તો એટલા માટે છે કે લોકોને મુસલમાન પ્રજા કેવી છે કે એના વાઇલ્ડનેસ છે મુસલમાનોમાં, વાઇલ્ડનેસ. એટલે આપડા લોકો શું કે છે કે રમખાણી વૃત્તિ ની, રમખાણી વૃત્તિ ની છોકરી બોકરી હશે મોટી બની થઈ ઢોંકી નીકળે, નહી તો દીઠો ઉઠાઈ ગયો. એટલે આપડે તો એવું નથી, આપડે તો સાથી એ આયા એ લઈ જતા તેથી આપડે ઢોંકવા પડેલા. એ મિયાબેન સાંભળાજી નથી, પણ મિયાબેન તો પગની પાણી જે નીચી સમજે સ્ત્રીને. એમની અવસ્કોરી એવી કે પગની પાણી જે નીચી, બૈરી એટલે કઈ નઈ, પૈસા જાનવર જેવી સમજે છે. વેચે કરે બધું કરે. શું કહ્યું? તો દાદા એવું કેમ કહો છો કે હિન્દુસ્તાન માં જ આવું સ્ત્રીઓ પ્રત્યે બહુ માન નહી? ના, એ મુસલમાન ની બાજુ છે. બાકી આ ફોરેન વાયર વાયર સ્ત્રીઓ ની પેલી કઈ એવું ચીજ નહીં. હા એવું પુરુષે સ્ત્રી નો કપડા પહેરે છે ત્યારે સ્ત્રી લાગે. એટલે એવું આ હવસકોરી એટલે દુનિયામાં શું એ આપડા ઇન્ડિયામાં ના હોય હવસકોરી. દાદા પણ તુલસીદાસ એમ લખ્યું છે ને કે ઢોર ગમાર પશુ ઓર નારી તાડન કે અધિકારી, એટલે શું? પુષ્પાબેન કે છે તુલસીદાસે લખ્યું છે કે ઢોર ગમાર પશુ ઓર નારી, પશુ ઓર નારી તાડન કે અધિકારી, વો સબ તાડન કે અધિકારી. એટલે ઢોર એટલે ભેંસ, જાનવર, કોઈ પણ જાનવર ને ઢોર કહેવામાં, ભેંસ બળદ અને ઢોર કહેવામાં આવે. પશુ એટલે પછી નાર એટલે સ્ત્રી, નાર પશુ અને નારી. ઢોર ગમાર, ઢોર ગમાર, ઢોર ગમાર, ઢોર ગમાર પશુ ઓર નારી, પશુ ઓર નારી. હા, ગમાર એટલે જંગલી વાઇલ્ડ માસ, સંસ્કાર વગર, બુદ્ધિ વગર, કોઈ પણ જાતની સભ્યતા કે સંસ્કાર વગર ના હોય એનું. પછી પશુ, પશુ પાસે વાઇલ્ડનેસ અને નારી, નારી આ બધું લખ્યું છે ને ખોટું લખ્યું છે આવું. અને એક વાર સીધા એવું નહીં કરો, સ્ત્રી એનો અર્થ એ કે આપણું મન ની ખરાબી લઈ રહ્યા હમાન ભગવું એ ખોટું છે. આપડી મન ની સ્થિતિ ડામર એમ તો એ શું કરે છે? સ્ત્રી તો જો ધારે રે તો બહુ સુંદર બ્રહ્મચર્ય પાડી શકે. હા, કારણ કે એમાં સ્થિરતા નામનો ગુણ હોય છે મોહ ને લઈને, મોહ ને લઈને બરાબર ને, મોહ ના લીધે સ્થિરતા હોય. હા, એ તો ના મનુષ્યો મહાત્મા નથી, પણ સ્ત્રીઓ એટલા માટે કે ભાઈ આ મોહ ના પાડી ની, સમજો ને. તેનો અર્થ એવો નથી કે આ આ બહુ માં સ્ત્રી હોય તે આવતા બહુ પુરુષ ના થાય, છેલ્લો અવતાર પુરુષ નો હોવો જોઈએ છે એવું કેવા માંગે છે એ લોકો. પણ હું શ્રીવન પુરુષ કરી દઉં છું તો મોહ કઈ ના ખુદી પુરુષ થઈ જાય. મોહ કપડ બે નીકળી ગયું, કપડ નીકળી જાય ને લખ્યા તારે કપડ નીકળી જાય ને તમને લાગે છે કપડ નીકળી જાય. તમારું કપડ નીકળ્યો નીકળી જાય એટલે પુરુષ થઈ જાય. આને કપડ કેવાય એટલે કાઢવું જોઈએ.